જો ફોન હાથમાં ચાલવો નહીં અને દેખાડવા માટે હાથમાં ચાલીએ તો સાંભળવું નહીં. બધી વાતે સામાનો દોષ દેખાય એટલે પછી ચિત્ત ચંચળ થઈ જાય છે. ચિત્ત ચંચળ થઈ જાય છે તો શું કરવું? તમને દેખાય છે કે એને દેખાય છે? એવા આપણે એને શું મને મારું કહું છું. ના એ મારું કઉ છું કે છે તો ના, પણ તમને દેખાવો ના જોઈએ. એજ કઉ છું તો હવે એને શું કરવું? દોષ ના દેખાવો જોઈએ. પહેલે છૂટું પાડી આપી વધારે દોષ દેખાય તે આપણી ભૂલ છે. આપણે કઈ સમજાવો કેમ? કોઈનો દોષ દેખાય તે આપણી ભૂલ છે. કારણ કોઈ દોષી છે નહીં, જે છે એ નિમિત્ત છે. શું છે? નિમિત્ત. એટલે એનો દોષ છે નહીં બિચારાનો. આપડે દોષ છે આપણી ભૂલ છે. સમજાય છે તો માનતું નથી. બધા પેલા વ્યૂ પોઈન્ટ જુદા છે ને, એનાથી જે ઓપિનિયન બદલાયો છે ને તે ઓપિનિયન ને વ્યૂ પોઈન્ટ જુદા છે. એ જયારે એને સમજાય ત્યારે સામાન્ય દોષ ના જાય. નહીં તો સીધું સ્ટેટમેન્ટ થી તમારી આજ્ઞા રૂપે આવે છે ને અનંતકાળથી વાર લાગે છે. આપડે દાદા એ કહે દાદા ની આજ્ઞા થી જાણ્યા કરું કે એ નિમિત્ત છે. દોષ મારો છે બસ આટલું કઈ ટાળ ઉતક. મારો દોષ કહ્યું કે તેની હાથે ટાળ ઉતક. પણ એ છે ને ઈગો નું સેન્ટર છે ને, તે એ મારો દોષ ની વાત છે એવી છે ને. એ એક વખત ક્યારે એક બે વખત નાના નામ કહી માની જાય, પણ જયારે ચોખ્ખો દેખાડ્યો કે હું ચોખ્ખો સાચો છું ત્યારે ત્યારે તો એ ડબલ દોષ થી માને નહીં લે. એ પોઈન્ટ ત્યાં આવે છે. પોઈન્ટ ત્યાં આવે છે. એ તો મને બી એની બહુ તકલીફ થયા કરે, પણ પછી હવે હું તો ચૂપ ચાપ કર્યો છે. આવતા બહુ મારે રહે દેવો થોડો. કટકટ કરીને અર્થ છે છૂટું થવું હોય, નહીં તો પછી આવતો રહ્યો રાખો. દાદા કટકટ તો નથી કરતી કોઈ. કટકટ તો કોઈ ચીજ માં નથી કરતી. વર્ષમાં નથી આવતી. બધાથી અલગ કરું છું. આપડે કેવું કેવું પણ નહીં. કટકટ તો બધું ડબલ થાય. પછી મનમાં એમની મનની વર્તરા છે. મન ને એમ કેવું કે ભાઈ બહુ સારું થયું આ બહુમાં છૂટી જાય તો, નહીં તો આવતો બહુ પાછળ આવશે કે આ બહુ છૂટી જાય તો સારું ને. આવતા બહુ ની બીકી બતાવે છે કે સીધા નહીં જવાય. મને બહુ જ ના જ જોઈએ. એ સારી છે કે ઉકેલ લાવી નાખે છે આપડે ઝટપાલ પાર લાવે છે. એ સારી છે ઝટપટ પાર લાવી દે તો આવતો બહુ જોડે આવે છે. પાછળ ફૂલ વગાડી એનો ઉકેલ તો લાવવો જ પડશે ને. ના ગમતો હોય ત્યારે આ બહુ ઉકેલ લઈ નાખો. ગમતું હોય ત્યાં જોડે લઈ જાઓ. ગમતા એટલા દાદા છે. દાદી કઈ નથી જાતે જોઈને બોલીએ છીએ. અનુભવ કરીને જાતે જોઈને પરસેન્ટ હોય પરસેન્ટ વાળી વાત બોલીએ છીએ. રસ્તો તો લાવવો જ પડશે ને. ક્યાં સુધી આ બધા ખાયા કરે એ વાત છે કે ક્યાં સુધી કરવું. તમે તો નાના થોડા ચેકરા બનો વખત હવે તો આપડે કહેવાય કથાઈ કરો. એટલે બધ કદ કરવું પડે. આ બાળે ત્રાસ નહીં આવે તો એ જ દવા. અત્યારે બધી મીઠી દવા આવે છે ને અત્યારે. શંકર બાપા તો જન્મ્યા ત્યારથી જ ઝેર પીધા હતા. તમે બાપા થયા, તમે કુટુંબ દાદી બાજુ થઈ ગયા છો ને? ના થતા લોકો રહેવા નથી ના, કળિયુગ માં થઈ ખાતરી ના થાય ને, આ તો કળિયુગ યાદ આવે. મનમાં શું થાય કે અત્યારે વરગણ છૂટે છે, એવા વરગણ કહેવાય. પેલા વરગ છૂટે એટલા માટે જે પેલો ધૂણા ધૂણા આવે એમ ધૂણવું પડે. શું થાય કાયમ કઈ જોડે લઈ જાય વરગાર. અમે શેઠ સાહેબ ફેરવ્યા છે, અમે એ શેઠ સાહેબ ને સીટ જોઈ અને મનમાં એમ લાગે છે કે બધા સીટો મળી જાય, કેવી સરસ મળી જાય. એ સીટ ઉપર બહુ મજા આવે છે શેઠ સાહેબ ને. અંતર સીટ ઉપર બેઠા છે કોઈ જેમ શેઠ સાહેબ જ નહીં, ક્યારે ઊંડી પડશે ક્યારે તૂટવું પડશે. અને તેમ પાછા વરગાર ભાઈ નો વેગાડ હોય એ બધા બંધ થઈ જાય. આપડે જોયું નક્કી કરી આ બાયરા વાંચવા પડે અને પેલા તો આપડે નક્કી કરીએ કે બાયરા બંધ કરી દો તો બંધ થઈ જાય બધા. પછી કે છે નમનાના બાયરા ખુલી કે ભાઈ બૂમ પાડે કે નમનાના ખુલે કે આપડે નમનાના બંધ થઈ જાય તો બંધ થઈ જાય. આ તો આપડે સંકલ્પી છે વસ્તુ, કેવી છે તમે જોયું સંકલ્પ કરો એ થઈ જાય ને. આ બહાર તો બહાર માથા પર બાયરા બંધ કરવા પડે ને ટાયર વાયા છે. બાણા બંધ કરી દઉં તો બંધ થઈ જાય. બાણા શંકા પડે કે ના બાણા સુના થયો તો બંધ ખુલો ખુલે પછી ખુલ્લા બાણા આવે કશું ના થાય એવો એવો વિચાર કરે. ખુલ્લા બાણા હોય અને કશું ના થાય એવો ચિંતન કરે છે. એવું ચિંતન કરે તો એમાં બહુ મજબૂત થઈ જાય. એવું પાકું ગોઠવે પણ મારી બાય બંધ સફોકેશન થઈ જાય ના પડે અને પછી ખુલ્લા રાખે તો બધા કરે છે. એવું છે પછી એ ખુલ્લો જ કરવાનો છે. મન તો વિચાર કરે વિચાર ડગલો રાખવા ખટ ખટ કરે શું આપે છે ના ઉપયોગી માલ લાવ્યો હોય તો બધું થાય ગયા કરે. જો આપડે જોઈએ એટલે જાણીએ ના ઉપયોગી ફેંકી દે. મન તો બહુ જાત ના કીધો પેલા મન તો ભય લાગે ને પણ બધું પછી ચિત્ત ને કાયા ને આંકા ને બુદ્ધિ ને પાછું હલાવતું હલાવતું ચાલુ જાય છે. એટલો ખીચડો સીધો રહેતો હોય એટલો મનનો ભાગ જુદો હોય અને એ ટ્રક ને ટ્રક ગયા કરતો હોય તો વાંધો નહીં તો પાછું જોડે જોડે ચિત્ત ને બુદ્ધિ ને કાયા ને આંકા ને જોડે જોડે કાયદો નાખતો જાય છે ને પાછું એ બધાને હલાવતું જાય છે ને એટલે એ હલાવતું જાય ને. સામ્રાજ્ય એક જ જાત નહીં અનાત્મ વિભાગ આપો ફોરેન ડિપાર્ટમેન્ટ આપો. ડિપાર્ટમેન્ટ ફોરેન પછી પેલા જેવું કે પેલા મરી ગયા. વડતો મરી ગયા એક વખત ના એ ટાઈમ ને મરી ગયા તો બોલ જ નહીં. મને છોકરે કાલે કબૂલ કર્યું એના કાકા પાસે. જ્ઞાની કે બધા માણસ હોય, જ્ઞાની હોય તો અભણ છે પણ એ જ્ઞાની છે. અજાક ના ચાલો જઈએ આપડે કઈ જ્ઞાન ની વાત કહેશે ને તો ભગવાન કે છે. ભગવાન હેરક થઈ જાય છે, હેરક થઈ જાય છે. માથું જ ભગવાન નો અર્થ જુદો કરે છે ને ભાષામાં. ભગવાન થઈ પડ્યા તો આ હવે ભગવાન થઈ પડ્યા એટલે તરત રિપલ્શન આવે છે. તરત પાછો આવે જ્ઞાની પુરુષ કહો તમે ગમે તે માણસ કે ના ચાલો આપણે જઈએ. ફાઇલ માં રાતે કેટલા વાગે હતી યાદ રહેશે તમને? રાતે શુદ્ધાત્મા કેટલા વાગે હતી? ના ના રાત્રે શુદ્ધાત્મા, રાત્રે શુદ્ધાત્મા. મારીને ભાગી જવું ને ખાઈને સુઈ જવું. આ બાજુ જોવાની મજા આવશે, જોવાનું દાદા કહેશે. જોયું પછી એ નાટક જોવાનું ગમશે. આ નાટક સરસ છે એવું તમને લાગશે ને તો પછી મચ્છરી માં આપણે ખાને ટેસ્ટ પડશે તમને. સપાટે મારી ઉપર કે બધી વાતે જયારે જે જગત પડી જાય. સુધાર્થમાં જોજો કરો, એના સુધાર્થમાં જોજો કર્યા કરો બહુ. એટલે પહોંચા કરો પછી એ થશે. તમને તમે કહે છે તમારા વગર ગમતું નથી મને એવું કે એ વાત કહે છે. મારો હિસાબ ચૂકતા થઈ જાય નવું નવું ખવડે પછી. એ જ મેં મારા બે જ પણ કહ્યું પડે ખામો માણસ હોય ને કે ચીખામ ચીકણો એના નામ જ સુધી બુદ્ધિ વિકલ્પી રહી ગઈ ને એટલે સિદ્ધિ આજ્ઞા થી કોઈ ઉતરે જ નહીં. એ એક પ્રોબ્લેમ છે. એટલે એને જયારે બેસીને તમારે સમજાવવું પડે કે વિરોધ કરો છો પોતાનો કઈ રીતે પગથિયા સાથે સમજાવો. જેટલા વિરોધ કરો છો જે જે બાબત ના તે બધા વિરોધ પોતાની ઉપર જ થઈ રહ્યા. કેવી રીતે પણ વિરોધ કરશો નહીં કઈ રીતે પાછા અમારા ઉપર કેમ આવશે? અમે કેમ માની છે કે અમે આમનો વિરોધ કર્યો? અમે કેમ માની છે કે અમે જે જે સ્પંદ એ છે તે તમે લાઈવ માં જશો ત્યારે ખબર પડશે. લાઈવ માં આપડે કેવું તો નલાયક છે એ તો તરત પછી ખબર પડશે કે એને લાઈવ નો વિરોધ કર્યો આપડે. પછી શું કે છે ભાઈ વિરોધ ના કરો. દ્વેષ કરશો તો તમારી ઉપર આવી પડશે. જે કરશો એ એનો છે તો પ્રોજેક્ટ કરશો. પ્રોજેક્ટ કરતા કરો છીએ કે નહીં પ્રોજેક્ટ કરો કરશો. માટે આપડે ભાઈ ને એમ બઉ શોખ હોય આપણે ભાઈ નો વખતે તમે કઈ તું રાજા છે ભાઈ નારી જાતિ રાણી કે પછી આપડે ઉપર આવે ને એ નારી જાતિ મારી જાતિ નઈ નારી જાતિ આપડે નર જાતિ કે એની વાત કરી. તું રાજા છે તું રાજા છે એનો વિરોધ કરશો તો શરીર છોડી દે એનું તું રાજા છો. તમે તો લીમડી ના ઠાકોર ના ઠાકોર ના ભાઈ હોય એવું લાગે ગમ્યું ગમ્યું ગમ્યું આ કોઈ કહેલું ના હોય ને ગમ્યું ગમ્યું ગમ્યું મને તબિયત નરમ રહે છે. જેવો ચિંતે તેવો થઈ જાય. મને તબિયત નરમ રહે છે એમ કહ્યું પોતે તેવો આત્મા તેવો થઈ જાય. કે સેકન્ડે સેકન્ડે આત્મા નું સ્વરૂપ બદલાતું જાય, સેકન્ડે સેકન્ડે આત્મા નું સ્વરૂપ બદલાતું જાય. જેવો ચિંતવે તેવો થતો જાય, જેવો ચિંતવે તેવો થતો જાય. આપડે કેટલું બધું ચિંતન ચિંતન આપડે ભાત ભાત ના સેકન્ડે સેકન્ડે ચિંતા આપડે બદલીએ છીએ. સેકન્ડે સેકન્ડ નહીં, એનું સેકન્ડ નો નાના નાના ભાગમાં ફર્યા કરે છે. પણ આપડે ઉપયોગ નથી એવો એટલો બધો બરાબર શોર્ટ નો. હા, આપડે સેકન્ડે સેકન્ડે કરો જેવું ચિંતવે તેવું થાય. પછી મૂળ સ્વરૂપ ક્યારે છે? અમે બીજું ચિંતન જ ના કરીએ, તે જ સ્વરૂપે ચિંતન ના કરીએ. ડોક્ટર પૂછે તો મારે બોલી જાય નઈ, એમાં જો કચાર થઈ ગયો તો પછી તમને પેલો પૂછી નાખીએ પાછા. તમે ભૂસવાનો હારો આવડે, મને ઉદાસ મને ઉદાસ થઈ એમ કહીએ તો આપડે એમ કેવું પડે કે ઉદાસ થઈ ગયા. શું કેવું? જેને જેને દુકાન નો માલ હોય તેનો આપડે જાહેર કરી દઈએ. આપડે આપડે માથે લઈ પડી છે એવું ચિંતન કરીએ. 1000 રૂપિયા મળો, એવું ચિંતન કરીએ 1000 રૂપિયા મળો તો 1000 રૂપિયા નથી આવતા. ચિંતન એટલે શું? જેવું ચિંતન કરે તેવો થઈ જાય. હું 1000 રૂપિયા મળો એમ કરતા ને આ તે એ ભિખારી ભિખારી થઈ જાય. શું થઈ જાય? મળો એટલે આતક કર્યું, આતક થઈ જાય. એટલે આવું જેવું ચિંતે તેવો તત થઈ જાય. એવું રમાસમાં ગમરી થઈ જાય. કેમ ચિંતા કેમ કરે? ચિંતામણી રત્ન. હા, એ કેમ કેવાય? એ પછી જો બધી ઈચ્છા કરે ન ફળે તો ચિંતામણી કેમ ના કહેવાય? હું નાદાર થી ગયા હતા તેને હજ દાદા થઈ ગયા. હું આમ છું તેની હતું તેમ થઈ ગયું. હું માદા છું તેને હતું માદા થઈ ગયા. એમની કહેવાય એ હમવું જોઈએ. ના પછી આત્મા થઈ જાય, આત્મા ઓછું. એમનો એવો કન્સેપ્ટ છે દાદા, તો કન્સેપ્ટ કેવું હતું જેનું પછી જે ચિંતન કરો એની ઇફેક્ટમાં તો આવવું જોઈએ ને. જે ચિંતન કરો એની ઇફેક્ટમાં તો આવવું જોઈએ ને. કે છે એવો થઈ જાય, એવો થઈ જાય. આ કે ના યાર, એવું કશું જ નથી. પોતે જેવું ચિંતે તેવો થઈ જાય, પોતે થઈ જાય. પછી બહાર નું રૂપક તો આવે કે ના પણ આવે, બીજા બધા કેટલા એવિડન્સીસ ભેગા થાય ત્યાર પછી. નાટક માં સ્ત્રી બહાર થાય ને એટલે એને જીત્યું તો દરમિયાન જે છે બધું દરેક જે જે જે પોતે જેવું કરે એવો તો ફાવી ગયો. હા, તો ઇન્સ્ટન્ટેનિયસ આવે. આ કેમ નથી આવતું? જેમ આત્મા આપણે ચિંતવીએ તેવો થઈ જાય છે, તો પછી અમુક આપણે ચિંતવીએ કે અમુક આપણને 1000 રૂપિયા મળી જાય કે બીજું કઈ વસ્તુ મળી જાય, એવું જે કરે છે તો એ કે છે કે કેમ ઇફેક્ટ માં નથી આવતું? પોતે બીજી ભાષામાં સમજે છે. 1000 રૂપિયા મળે એમ કે છે એટલે યાદક થઈ ગયો. એટલો રૂપમાં બોલે છે કે યાચક રૂપ માં યાચક થઈ જાય. પછી આત્મા જો આત્મા યાચક થઈ ગયા ને એને 1000 રૂપિયા જેવી ના મળે કેવો યાચક કેમ થયો? એમ કહેને હું અનંત ઐશ્વર્ય વાળો છું તો તેવો થઈ ગયો. ચિંતવાનો અર્થ શું છે? વાંધો છે ચિંતવાની કે હું આ સ્વરૂપે છું એમ નામ ચિંતવું કહેવાય. હું આમ છું એવું, હું આમ છું, હું તેમ છું, ફળું છું, માદો છું, હાડો છું, ઊંચો છું, જાડો છું, ગાડો છું, મૂરખ છું, નાદાર છું, મૂરખ માળ તો કે હું ડાયો છું અને ડબલ જોશથી મૂર્ખાઈ કરતો જાય હું ડાયો છું એવું કેતો હા તો થતો જાય ઇફેક્ટ છે આ તો બધી ડાયો બોલ્યો થયો અંદર મૂર્ખ ડાયો કે ચિંતે તેઓ થઈ જાય કેમ એની પર ચિંતા અચ્છા અને બીજા બધા લોકો આપડે તો હું આવો છું ના હોવું જોઈએ અચ્છા આત્મા છું એટલે શુદ્ધ આત્મા છું બસ પણ બીજું કે છે અત્યારે આત્મા સત્ય સંકલ્પ કામી કે છે ને સત્ય સંકલ્પ કામી કે છે ને દાદા કે આત્મા તો કામધેનુ જેવો છે હા જે ઈચ્છા કરે તે પણ ફળીભૂત થાય છે તો એ પણ એ રિલેટિવ માં પણ આટલો સ્વરૂપ આવ્યો સ્વરૂપ માં આવ્યો પણ જે રિલેટિવ માં એની ઇફેક્ટ થાય છે ભીલા વખત પૈસા ઈચ્છા કરે તો આ તો જન્મ પૈસા વાળો થાય કે એનો ઇફેક્ટ એક જન્મ બે જન્મ ત્રણ જન્મ પણ ઇફેક્ટ થાય એટલા માટે તો ઘટમાટ ચાલે છે જેવા ભાવ કર્યા એ મુજબ તો એને બધી વસ્તુની પ્રાપ્તિ થાય છે ને બધી બહુ વસ્તુ મળે એવી છે પણ આ પાછલા લોચા એટલા બધા છે કે લોચા જ આપણે એ વસ્તુ મજતા રહે બાકી ઘરું બધું બહુ વસ્તુ તેથી તો અંતરાય કર્મ છૂટતા નથી રોટા બધા બહુ છે ને એટલે અંતરાય કર્મ છૂટતા નથી નહી તો નાભા અંતરાય તૂટે નહીં તે બોલે એ તો પણ લગ થયા મને બતાવી દો ને એ વસ્તુ છે બતાવતા એ રીતે કેટલા અવતારા લાભા અંતરાય તમારા પણ તમે મજા પછી આવતા આવતા નું કેટલું ગાય ગાય કરો છો તમે તો છૂટી ગયેલા મળ્યા છો ને અમારા બાંધેલા છે એટલે તમે તો એ કર્મો અને એની રીતે એમને બતાવી દો એટલે એમને પણ એ રીતો ને કાયદા કાનૂન છે એમને બતાવી દો કે આજ રમવાન મળે શું આ શું કરવાથી આજ રમવા મળે એ ભાગ જુદો પાડી આપો આ બધા એમનો ભાગ જુદો પાડી આપો અને આ જેવ નો ભાગ જુદો પાડી આપો એટલે બધું આ જેવ નું પાકું કરે હવે આ માવી ના ચેલા બરાબર દાદા દર્શન ભય નું જુદું રહે અને ખરેખર બને અને સહેજ કરવાનું ના બને કે એવું કઈ કરે તો મને સહેજ ભેગ થઈ જાય અપરાધ નું હવે એનું મન એનું લેવલ ડાઉન માં જતું જાય વચ્ચે બહુ એવું સિરિયસ થઈ ગયેલો આમ સહી જાય તો આમ જાણે પોસાતો જ નથી આમ ભરવાની જ તૈયારી પણ પછી હવે એમાં સંસ્થા જવું આવવા માંડ્યું થોડું શાંતિ રહે આપડે આ મુખાડા જતા ટોપી પાડી જાય એવું બધું જય સચિદાન બહુ બહુ ચિકાસ રહેતા એમાં કે છે કે આપડો અહંકાર જ કામ કરે છે ને, ફાઇલો નો સંભાળે છે, નિકાલ નથી થતો બરાબર, એમાં પણ અહંકાર જ કામ કરે છે ને. ના આપડે નિકાલ કરવા નક્કી કરીએ ને ફરજ, પછી ન કરે એવા દીધી, ચીકણું હોય તો વાર લાગે. ના પણ આપડે બરાબર ન કરી શકતા હોય એમ કે આપડે બરાબર કરી શકતા ન હોય, આપડી ઈચ્છા છે કરવાની, પણ આપડા થી સંભાવે નિકાલ ના થાય એનો આપડો અહંકાર ખોટો હોય. ચીકણું કરે ભૂપતભાઈ છે કે ભૂપતભાઈ ને પ્રશ્ન પૂછવો છે કે આ જૈનો માં જે કંદમૂળ ખાવાનું ના કે છે, તો એ હિંસા માટે? હિંસા માટે નહી, હિંસા માટે તો કશું કહ્યું નથી ભગવાને, તમારી બુદ્ધિ ના બગડે એટલા માટે. તમને આવરણ ના આવે, બહુ આવરણ વારણ, જેટલી હિંસા વધારે થાય એટલો આવરણ આપણને વધારે થાય. આપણું શરીર નો આપણને આવરણ બધું આવે, આપણને કસાય કસાય કસાય થઈ જાય એના, આવરણ આવી જાય એટલે જાગૃતિ ઓછી થઈ જાય. જેવ જ્ઞાન એટલે જાગૃતિ, સંપૂર્ણ જાગૃતિ, જાગૃતિ કરવાની વધારે છે જવું, ત્યાં જાગૃતિ ઓછી થઈ જાય ઉઠી, એટલા માટે કંદમૂળ મંસાહાર એટલા માટે જ બધું બરાબર. પણ મંસાહાર એના માટે છે, અહિંસા માટે છે, મંસાહાર ઈંડા બધા અહિંસા માટે છે, અને કંદમૂળ અહિંસા માટે નથી, એ તમારી સેફ સાઈડ માટે, તમારી શરીર પ્રકૃતિ સાઈડ રહે અને તે જાગૃતિ રહે એટલા માટે છે. અને કંદમૂળ થી આગળ વધીને છ વિધેય કાઢવાની તે જાગૃતિ રાખવા માટે છે, જાગૃતિ માટે. અને જે મમતા અને ઈડા ને બધું છે એ છતાં, એ છતાં અહિંસા માટે, હિંસા હિંસા નહીં કરવા માટે. શાસ્ત્રોમાં તો દોષ લાગે એવું લખ્યું છે, ભગવાન નો હેતુ શું એ જાણી લેવાનું. એકેન્દ્રિય જીવ ની હિંસા ને ભગવાને હિંસા કહી નથી, શું કહ્યું? અનર્થ અનર્થ નુકસાન કરે તો હિંસા કઈ છે? કઈ છે? તમારે ખાવા પીવા માટે, નાવા માટે પાણી પાણી એના માટે હિંસા કહી નથી. આ બધા જીવત ખાવાના છે ને, બધા દાળ ભાત રોટી શાક બધું શું છે ને, ત્રસ ને નુકસાન થાય એ હિંસા કહી છે. ત્રસ એટલે ત્રાસી જાય, તમને દેખીને ભાગી જાય. બીજું કશું કેવાય નઈ, કંદમૂળ માત્ર માં જ નથી, ત્રસ તો ત્રાસે આપણને, આપડા હાથ રાડીએ કરીએ ત્રાસી જાય, ત્રાસે આપડાથી. તમને સમજણ પડી? આ કીડી મંગોળી આ છીપલા છીપલા ના બધા જીવો આપડા વાર્તા પણ ત્રાસી જાય એ બધા ત્રાસ એટલે ત્રસ ની જોખમદારી છે ત્રસ ના હિંસા એ જોખમદારી આની જોખમદારી જેવું નથી આ તમને ભાઈ જાગૃતિ એવું કામ ઓછી કરી નાખે જય સચિદાનંદ વિગઈ એટલે એ પ્રમાદ કરનારું છે જાગૃતિ ઓછી કરનારું છે બધું એ જાગૃતિ ને ઓછું કરનારું છે એટલે ના કરું છતાં રાત્રે ખોરાક ખાવાથી અજાગૃતિ રહે છે એટલે ભગવાને કહ્યું સૂર્યનારાયણ ની અસ્થિ માં ખોરાક લો તે જાગૃતિ માટે છે કનમૂળ એ જાગૃતિ માટે છે શું માંસાહાર ઈડા એ બધું છે તે હિંસા માટે છે આ તો બધું અડધું તો બધું ઊંધું છતું થઈ ગયું છે આપને આખા કુવાના પાણી થી નહાય આખા કુવાના પાણી થી નહાય અને એક જ કોઈ કસાય કરે તો કસાય વાળો છે તે માર ખાય પાણી વાળા એટલું બધું નુકસાન ના થાય કસાય માં બહુ દોષ છે મહાન હિંસા છે મોટા મોટી હિંસા હોય તો કસાય માં છે એક મંસાહારી માણસ હોય એને કસાય ના કરતો હોય આપણું જ્ઞાન લઈને તો એને હિંસા ના કહેવાય કસાય કરે છે એ જ મોટા મોટી હિંસા એનાથી બીજા મને હિંસા વિષય માં હોય કસાય તીવ્ર અને મંદ બે પ્રકાર કરા લે એ મંદ મંદ કસાય હોય તે તો એ સંત પુરુષ કહેવાય મંદ કસાય કોને કહેવાય કે કસાય પોતાને ઉભા થાય પણ વાળી લે શું કહ્યું વાળી લે હાથ ધરવાના લોકો સાહેબ સાહેબ રવા દે આવું શું ના કરશો આવું ના કરશો સાહેબ સાહેબ વિનંતી કરે સાહેબ કૃપા કરો કૃપા કરો શિષ્ય પર એવું ના કરશો એ એ કસાય મંદ ના કહેવાય એ કસાય નું ઠેકાણા વગર ના કસાય કેવું આપડે કેવું પડે કે સાહેબ જરા શાંતિ રાખવાનું છે આ માટે આવું પેલો પોતાની મેં તો વાળી દેવા કરતા કરું કેમ એકંદરીને પૂછવું પડ્યું બધું ગયું એકેન્દ્રીમાં આખો દાડો કસાય કર્યા કરે છે એકેન્દ્રિય ની વાતો કર્યા કરે મારે એકંદરી એમને પૂરા નથી એકત્રી કાંદા લસણ નહીં ખાવાને એમાં શું દોષ છે દોષ માં કાંદા બટાટા એ મહી છે તે ક્રોધ ના પરમાણુ ઉભા કરેલા છે એટલે નુકસાનકારક છે પછી આપણને ઉપાધિ થાય બધી ક્રોધ થઈ જાય છે અને તેથી દુઃખ થાય એનાથી દોષ વધારે બે મેથી વધારે હિસા થાય ચણા મોં ઓછી થાય એટલે ચણા ખાવા મેથી માં ઓછી હિંસા થાય વધારે હા મેથી ના દાણા વધારે આવે એટલે એમાં વધારે હિંસા થાય ચા ના દાણા ઓછા આવે એટલે એમાં ઓછી હિંસા થાય એ બધું આમના નહી આ બધા મૂર્ખ ના ટોળાયો ખરી શોધખોળ કરી છે સૌથી મોટા મોટો દાણા વાળ નથી વાળ ખૂટતા આવતા છે ઓછી હિંસા થાય અને કસકસ ના ખાશે કે છે કસકસ માં એક દાણા એક દાણા વાળ નો હોય અને દોઢસો દાણા કસકસ ના ચલો દોઢસો જીવ ગયા અને આ એક જ જીવ એવું તેવું નથી નિરાતે ખાવ પીવો મજા કરો બધી ગેર સમજણ છે બધી ઊંધી સમજણ છે બધા ના ખાય તો ઉત્તમ છે. આપડે આ જે હું જ્ઞાન આપું છું ને એ જ્ઞાન ને અજવાળું વધારે કરે. અહિયાં મેં છૂટ એટલા માટે લીધી છે, અહિયાં એક તમારો પ્રસાદ હોય એટલા પૂરતું જ. તમારો પ્રસાદ એટલા પૂરતું જ હું લઉં છું, બીજે છૂટ નથી. બરાબર છે. અને ખાતા હોય ને તેને છે તે જેટલું બને એટલું ઓછું કરવું, કારણ કે મગજ ને બધાને દલ કરનાર છે પરમાણુ બધા. બને એટલું ઓછું કરવું. આપડે ત્યાગ ત્યાગ રહ્યું નહીં પણ બને એટલું ઓછું કરવું. આમ કચવી નાખીએ જરા. અને બટાકા ના શાક નો શોખ હોય તો એને બદલે છે કેળા બટાકા જેવો થાય છે ને. આપડે એવું તેવું ગણ્યું નથી. આપણું વૈજ્ઞાન બહુ જુદું છે. આપણું વૈજ્ઞાનિક છે. એને વાંધો નહીં. એવું ગભરાવ ને આપડે મેં આજ્ઞા આપી છે કર્યા કરો છે ને. મને બહુ કયું કરવાનું છે. એક જ ફેરો કસાઈ કરે ને અને દસમા બટાકા ખાય પણ એક ફેરો કસાઈ કરે વધારે વધારે નુકસાન કસાઈ વાળાનું. બટાકા ને ખાય અરે કસાઈ ના કરતો એની એના કરતા એ સારો કે શું કહે. ખાવા પીવાની કશું વાંધો નહીં. એકેન્દ્રજી ની કઈ વાંધગળ બહુ કરવા જેવી નથી આ કાળમાં. આ કાળ માં કોઈ વસ્તુ સારી નહીં મળતી, લોકો શું ખાય. એટલે પછી મેં થોડી ડુંગળી ના ખાતા તમે શાક ભાવ બન્યું. અને આપડે તો સંભાળ નિકાલ કરવાનો છે ને. નથી ખાતા એ તો ઉત્તમ છે. એટલે બીજો એક પ્રશ્ન છે કે આ સંગાવેલા હોય કઠોર કઠોર સંગાવેલા શણગાવેલા હોય તો એ કે છે એમાં દોષ વધારે કરે છે એ શું? ના ખરું પણ એને અચેતન અવસ્થા જેવું છે એમ પાણી નાખીને એમ જે ચાકતું કર્યું. પણ ત્યારે આપડે આપણું વિજ્ઞાન ને હરકત નથી. આપણું વિજ્ઞાન જુદી જાતનું છે. આપણે તો કસાય રહીત ધર્મ ને ધર્મ કહીએ છીએ. આપણે શું કહ્યું? કસાય નો અભાવ એને ધર્મ કહીએ છીએ. આત્માનુભવ માટે ઉપાદાન નું વધારે મહત્વ કે નિમિત્ત નું વધારે મહત્વ કોનું વધી જાય? એમ તો બંને ને કોઈ નું મહત્વ હોતું નથી. ઉપાદાન જાગૃત જ રાખવું જોઈએ હંમેશા. ઉપાદાન જાગૃત રાખવું. નિમિત્ત વગર થાય નહી. નિમિત્ત તો બધાને સરખું મળે છે તો કોઈને વધારે થાય કોઈને ઓછું થાય કોઈને ના થાય. એવું છે ને. ઉપાદાન તો બધાની પાસે છે. નિમિત્ત વગર કશું થતું નિમિત્ત જોઈએ. કેવું જોઈએ દાદા? એવું નિમિત્ત એને બીજી રીતના તો મળી આવે છે. આત્માનુભવ નિમિત્ત ના ગણાય. ગુણ નિમિત્ત ના ગણાય. ગુણ નિમિત્ત જ્ઞાની પુરુષ છે. અમે કર્યું છે ને જાગૃત રાખે છે, નિમિત્ત પસંદ કરે, કોડી લઈને ફરિયાદ કરે, સરકાર ઉછી લીધે તો અનંત અવતારી ભટક ભટક કરે. પદમજી ભી પૂછે છે કે હું નક્કી માનું કે નિમિત્ત થી જ થાય આત્માનુભવ, નિમિત્ત થી જ થાય એવું નક્કી માનું? હા, બીજો ઉપાય જ નથી ને. કુંકુંડાચાર્ય તો ઉપાદાન ને મહત્વ આપ્યું છે. હા, પણ ઉપાદાન મહત્વ નો અર્થ, ઉપાદાન મહત્વ લોક સમજતા નથી. ઉપાદાન શું છે તે સમજતા નથી, મહત્વ તે સમજતા નથી. ઉપાદાન ને જાગૃત રાખવાનું છે, બીજું કશું કરવાનું. જાગૃતિ મેં આપેલી છે, હવે શું જાગૃત કરવાનું? બીજું જાગૃતિ તો જ્ઞાન આપ્યું એટલે જાગૃતિ આવે છે, પછી શું કરવાનું? ઉપાદાન નું મહત્વ તો એટલા માટે કર્યું છે કે તમે આ જાગૃતિ લાવો, એમ કે જ્ઞાની તૈયાર કરી, જાગૃતિ લાવી તૈયાર રાખો. બધું નિમિત્ત વગર નહીં થાય પછી. એ પદમસી બેન પૂછે છે કે એવું નક્કી કરીએ કે નિમિત્ત થી થતું જ નથી, નિમિત્ત થી 100% થતું જ નથી, એવું નક્કી રાખીએ તો ક્યારે પણ ના થાય, ક્યારે પણ ના થાય. બરાબર છે, સ્પષ્ટતા થઈ ગઈ. લાખો માણ ઉપાદન જાગૃત રાખી પણ નિમિત્ત ના મળે તો ક્યારેય પણ ના થાય. એટલે કે નિમિત્ત ની જ કિંમત છે બધી. અને કુંકુંદાચાર્ય એવું કહ્યું લખ્યું નથી પછી કઈ. એટલે ઉપાદાન જાગૃત તો રાખવું પડે, અહીંયા આવીને ઉભી જાય ત્યાં આપણે જાગૃત ના કરવું પડે. શું વ્યવહાર કરવા, બીજું કશું નહીં. નિમિત્ત જ મુખ્ય વસ્તુ છે. અને ઉપાદાને, ઉપાદાનની જે જરૂર હોય, ઉપાદાન વગર તો થાય જ નહીં ને. નિમિત્ત મુખ્ય વસ્તુ છે. નિમિત્ત મળે તો ઉકેલ આવે, તો ઉકેલ આવે ની લાખ અવતારે. નિમિત્ત પુણ્ય થી મળે કે પુરુષાર્થ થી? નિમિત્ત પુણ્ય થી મળે કે પુરુષાર્થ થી? પુણ્ય થી, પુણ્ય થી. પુરુષાર્થ તો હોય જ નહીં ને. પુરુષાર્થ તો સરે કહેવાય. પુરુષાર્થ એથી આ ઉપાસન દોડી, આજકાલે પેલા ઉપાસન દોડી, પેલા ઉપાસન દોડી, એ તો કઈ કરતા અનંત અવતાર ભટક ભટક કરે તો નિમિત્ત પ્રાપ્ત થાય નહીં. આપણે પુણ્ય હોય તો રસ્તા ભેગા થઈ જાય. શું કહ્યું? પુણ્યાનુબંધી પૂજો છે, પેલું પુણ્ય નહીં ચાલે. પુણ્યાનુબંધી પુણ્ય કરવાનું બંધજાળમાં, બંધજાળમાં ના પડ્યું. આપડે પુનઃ આજ્ઞા એ બરોબર ખુલાસા કરી પડે, પછી આ બંધજાળમાં પડવું નહીં. બોલ શ્રદ્ધા તો આપડે ચોક્કસ ચોખ્ખું ચાંદી જેવું પાંચ આજ્ઞા નિરંતર સમાધિ રાખે. પદમસિંહ ભાઈ પૂછે છે કે કોઈને એવું થઈ ગયું હોય કે નિમિત્ત થાય જ નહીં, તો એ કાઢવા માટે શું ઉપાય કરવો? એ તો પછી એનો ઉપાય જ નથી. નિમિત્ત મળે ના થાય તેનો ઉપાય. અને એમાં ઊંધું એવું બોલે કે નિમિત્ત થી થાય, નિમિત્ત થી થાય તો ધોવાઈ જાય એમ? ના, એવું કશું બોલે નહીં. આત્માની તૈયારી નથી, એનું લેવલ આવ્યું નથી. લેવલ આવે બી નિમિત્ત મળે તો તૈયાર થઈ જાય. એવી એક માન્યતા છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ જ કરી ના શકે, એનાથી કઈ જ થઈ ના શકે, તો એ માન્યતા બરાબર છે? એ બરોબર. એ બીજું કેવા માંગે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને કઈ કરી ના શકે, બીજું કેવા માંગે છે? એ જુદું કેવા માંગે, અને લેવા દેવા નથી આ શબ્દ ને. અને એ જુદી વસ્તુ કેવા માંગે છે, એ શું કેવા માંગે છે? એ ટંકોત્કીર્ણ કેવા માંગે છે. ટંકોત્કીર્ણ છે બધા દ્રવ્યો, બધા બીજું કશું કેવા માંગતા નથી. આપણું સારા શાસ્ત્ર ના ગરુ નહીં એવું આપણું પાંચ વાક્ય નિરંતર મારી જોઈ છે બાજરે. હા સાયન્સ જુદી જાત નું છે. પૂછવું એમ પૂછવું, સમાધાન કરી લેવું, પણ તેનો અર્થ પછી બીજી કશી જરૂર નથી. તમને પૂછે કોઈ છે તો એક કૃપાળુના ભક્ત પૂછે તમને કે તમે આરામ પરિગ્રહ છોડ્યો કે છે, તમે શું